નાપાસ થતા કરીને આવી વળવાનું શું પહેલા વળ્યું છે બરાબર. હું પહેણા ગયો ત્યારે કન્યા આ દેખાય હતી, મને આ પહેણે એ આ કહે છે. પણ તું પહેણા નતા ગયા હતા તો કઈ પહેણું ગયું હા, શું કહું થઈ ગયા શું કરી રહ્યા બદલી લીધી ગયા છે બધું બદલી લે છે ને. એટલે આ દુનિયા આટલું ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ ની ખોડ કાઢી હવે એમાં કશો અવાજ નહીં આવે. ડિસ્ચાર્જ ની ખોડો દીધા છે કે તો ઉભું રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો તેને જગત છે તે કોઈ જ કહો છો. શું કહે છે? એટલે તેથી જગત બુજાઈ રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો ત્યારે જગત કોઈ જ કહે છે. શું કહે છે? કોઈ જ કહે છે હા, અને આ કર્યું કહે છે. અને તમે કહો ના પરિણામ છે, આ ડિસ્ચાર્જ છે. એટલે તમને ભય નથી, તમારા ડિસ્ચાર્જ એને કોઝિટ લાગે છે. કે છે આવું કેમ વર્તન કરો છો? અરે હું અમને ભય નહીં લાગતો, તને શું ભય લાગે? અરે લાગે દાદા ને ભય લાગે આપડે બાર ખોલો તો આવું ક્યાં આપે? પણ હું તો જાણું છું કે ન હોય કરે જે માલ ભર્યો તે નીકળે છે. કયો માલ ભરે છે? નવો ક્યાંથી કાઢવાનો? એટલે વાત મૂળ મુદ્દો કે અંદર યોગેશ્વર તરીકે પોતે નૈતિક બ્રહ્મચારી હતા. શું સર? નૈતિક એટલે શું? આ જ આ બ્રહ્મચર્ય છે, પ્રાણીઓ છે, પાણીઓ બધું છે, પણ નિષ્ઠામાં બ્રહ્મચર્ય સિવાય બીજી વાત નથી. નિષ્ઠા એક નિષ્ઠ બ્રહ્મચર્યમાં એક નિષ્ઠ એવા નૈતિક બ્રહ્મચારી કૃષ્ણ ભગવાન યોગેશ્વર કૃષ્ણ છે. બીજી કઈ વાત કરી કરવી કરો કઈ ભૌતિક જગત માં ક્યારે જોયું ના હોય એવું ઘણી વાર દેખાય છે. એમનો અનુભવ કયો? એક વાર એમને ધ્યાનમાં 3 ફૂટ ઊંચું સ્ફટિક નું શિવલિંગ દેખાયું. શું દેખાયું? લિંગ, શિવલિંગ. કેટલું? 3 ફૂટ ઊંચું સ્ફટિક નું. 3 ફૂટ? હા, એવું એમને કોઈ દાડો જોયું નતું, એકદમ તેજોમય હતું. અને એ જોયા પછી એમને એમને એનું સ્મરણ સતત રહ્યા કરે છે, દેખાયા કરે છે. તો કે આવું જે દેખાય છે, આવું ધ્યાનમાં કોઈ વાર જે દેખાય છે એનું આધ્યાત્મિક માં શું ફાયદો છે? આધ્યાત્મિક પ્રગતિ માં શું ફાયદો થાય? મતભેદ ના થાય, ના થાય, ચિંતા ના થાય, તારે અધ્યાત્મ પ્રગતિ થાય. બીજું બધું આનાથી કે અધ્યાત્મ પ્રગતિ ના થાય પણ આનંદ રે, શાંતિ રે. અધ્યાત્મ પ્રગતિ તો ક્યારે થાય? ત્યાં ભૌતિક ભૌતિક છે તે બાધકો દૂર થાય તારે. ભૌતિક બાધક આ સમજાય ને? શું ભૌતિક બાધક? આ બાધકો છે ભૌતિક, એ દૂર થાય તો અધ્યાત્મ પ્રગતિ થાય. બાધક દૂર થયા છે આપણે માનીએ તેનો વાત છે. અને જે તમને દર્શન થાય છે, જે દેખાય છે ધ્યાનમાં, એ તમને શાંતિ આપે છે, એટલે એ દેખાય છે સારી વસ્તુ છે. કૃષ્ણ ભગવાન એ અંતિમ બ્રહ્મ છે કે એનાથી આગળ પાછું કોઈ બ્રહ્મ છે? અંતિમ અને ના અંતિમ માં શું ફેર સમજાતું ને? ભગવાન એટલે ભગવાન કોઈને બે કહું બોલું ચાલવાના બાકી હોય કોઈ પૂરા કરી દો ભાઈ ભગવાન વાસુદેવ ભગવાન છે વાસુદેવ નારાયણ હવે પૂર્ણ ભગવાન પૂર્ણ એટલે ભગવાન જ કહેવાય એ તો ત્યાંથી જ કે ભગવાન પર ભગવાન પદ બન્યું ત્યાંથી આવી ગયું બધું પદ બધું ત્યાંથી રાજા કહેવાય પણ પૂર્ણતા આવે આજુ આવે છે આમ તો એનો ઉપયોગ ના હોય એ બહાર કહેવાય ને કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે મારી નામ કે એ સ્વરૂપ માં છે કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે ત્યારે સ્વરૂપ પર બેસીને બોલે છે સ્વરૂપ માં છે બરોબર કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે મારું ના એવું બોલે એ સ્વરૂપ માં બેસીને બોલે સ્વરૂપ માં બેસીને નહીં તો બોલાય નહી બહાર ઉભો તો બોલાય નહી મારી ના હોય એવું કહેવાય પડી હા ખબર પડી ગઈ કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે અને આપણને જાગૃતિ રહે કે આ મારું નોય આ મારું સ્વરૂપ નોય અથવા આ મારી સ્વરૂપ ના બોલે છે ને આ મારું નહીં આ મારું નોય એટલે સ્વરૂપ માં છે બરાબર એવું રહે છે એવું રહે છે એવું રહે છે મારું નોય એવું બધા સંજોગોમાં રહેતું નથી તારું કેવું લાગે છે એવું લાગતું દાદા એવું પણ નથી લાગતું એક તો લાગે ને ભાઈ આપણું છે ક્યાં પ્રભાવિત છે મનમાં ઉપયોગ પૂર્વક રહેવું જોઈએ ના રહે ઉપયોગ પૂર્વક રહેશે મારું નો બધી ફેરી નથી રહેતું હા બધી ફેરી ઉપયોગ પૂર્વક નથી રહેતું પ્રતિથી રહે અંદર બધી વખતે ઉપયોગ પૂર્વક નથી રહેતું અંદર પ્રતિથી રહ્યા કરે મારું નોય લે બટન વરન તો ગાલુ જ છે તૂટી ગયો તો પછી બાદ બાદ ચાલશે એટલે શરૂઆતની અવસ્થામાં બરાબર છે બોટલે એટલે મય બીજા બધા બેઠા છે કે હવે કે ખુદ બોલે ચાલ મય બીજા બધા બેઠા છે બુદ્ધિ એને ખાતી છે કે હવે એ પક્ષના થઈ ગયા હવે આપણું ચાલે કશું કશું બોલવું જરૂર છે એટલે એ તો શરૂઆત ની અવસ્થા છે બોલવાની પછી પરમેનન્ટ વસ્તુ નહીં શું કહે પછી સમજમાં આવે કે શરૂઆત ની અવસ્થામાં બોલવાનું પછી તો કે પરમેનન્ટ એવું થઈ જાય ને ના એવું કે હજુ શરૂઆત જ ક્યાં ને હજુ શરૂઆત હમણાં જ થઈ હમણાં બોલે રાખવાનું કહેવામાં શું હતું મારું ને એટલે ધીમે રહીને મનમાં મળે ના બોલે મનમાં મારું ન હોય તિજોરી ની આસપાસ પોલીસ આવે છે કે રાતે 12 વાગે તો 12 વાગ્યા ને ઘંટ વગાડે 1 વાગે તો 1 નો ઘંટ વગાડે અને પછી કલાક બોલે આલ બેલ એ બોલે શું બોલે આલ બેલ બધા પોલીસ પોલીસ બધા આરામથી સુઈ જાય. હાલ બે શું કે છે મને તો ખબર નથી. સંસ્કાર થઈ ગયું બોલે નિરાશ હોય જાય પછી ના બોલે ત્યાં પછી કેમ રેબા સાહેબ બોલ્યો નઈ ટકો ટકો બોલવાનું એવું આપડે હા મીરા ને બોલવાથી પૂરા થાય કે પોતે સ્વરૂપ માં છે જાગૃતિ પૂર્વક છે અને મારું નહીં કે છે કુદરતી બોલાઈ જાય છે કુદરતી બોલાઈ જ જાય છે નીકળ્યા છે તેની ટિકિટ મળી ગઈ અને તીર્થંકર તો જગત નું કલ્યાણ કરવાની ભાવના ઉભાયેલી છે. એક બે અવતાર પહેલા ભાવના ક્યારે ઉભાયેલી એના આગલા અવતાર ના આગલા અવતાર કે મારે જગત નું જેવું મને મને જે સુખ મળ્યું છે એવું સુખ જગત ને હો અને જગત આવી સ્થિતિમાં ના રહો દુઃખી સ્થિતિમાં ના રહો એટલે ભાવના ભાઈ છે કે જગત નું કલ્યાણ થાય એનો નિમિત્ત થવું એવી ભાવના ભાઈ છે. તે તીર્થંકર ગોત્ર બાંધ્યું તીર્થંકર નામ કર્મ બાંધ્યું નામ કર્મ તે જ્યાં જ્યાં જાય ત્યાં તીર્થભૂમિ કહેવાય. જ્યાં જ્યાં ફરે એ બધી ભૂમિ તીર્થ પછી આપણા લોકો કેટલાય વર્ષોથી ભમ્યા કરે તીર્થભૂમિ પર પવિત્ર ભૂમિ પર તીર્થંકર નામ કર્મ બાંધેલું હોય તે નામ કર્મ તે ઘડી ડિસ્ચાર્જ થયા કરે વિચાર થઈ જાય એટલે કોઈ છે નહી એટલે સીધા મોક્ષ છે ચાલે એને કેવડી સીધા મોક્ષ ચાલે છે કેવડી બીજી કઈ બોધગર નહીં ને પોટલો નહીં તીર્થંકર ધર્મ સ્થાપી ને જાય અને કેવડી સીધા મોક્ષ જાય એટલે ધર્મ એને પાંચ પાંચ પાંચ છે એનાથી એ ના થાય પોતે પોતાનું કરે પાંચ પાંચ એ કલ્યાણ એમનાથી ના થાય. એમાં સારું કયું કેવાય પદ કયું સારું કેવાય કેવડી નું પદ સારું કેવાય કે તીર્થંકર પદ વર્લ્ડ માં અજાયબ પદ કહેવાય. કેવડી તો થયા એ તો બધું સામાન્ય ખોટી ગણાય પણ અસામાન્ય કહેવાય. તીર્થંકર આખા બ્રહ્માંડ માં તે વખતે એમના જેવું કોઈ પુણ્ય નહી. એ અંગ ઉપાંગ એ વાણી એ લાવણી હતા બધું જોવા જેવું. એટલે તીર્થંકર નામની વાત હતી બધા ના થઈ શકે કોઈ પણ નહી તો એક માણસ ને જો કદી ઊંધો ચાલી રહ્યો છે એને સતો વારણ મોક્ષ તરફ પહોંચતા સુધી નું જો એનું બળ ઉત્પન્ન કરી આપે તો તીર્થંકર ગોત્ર બધે કે એક જ માણસ ના ઉપર વરે નહી કોઈ માણસ થી વરે પણ હેણ વિપાસ પાસ આવે વરે નહી આખો વરે નહી તમે વર્ષે પાછા આવશે હવે ભણવાનો સવાલ જ નથી ઉભો થશે હવે ભણવાનો સવાલ જ ઉભો નથી થતો વહી ગયા છે. ના અમે તને પાછા વાળ્યા ત્યારે વર્ષે પાછા આવશે હતા ને હવે તો જે રસ્તે સન્મુખ છે એ જ રસ્તે જશું ને જે રસ્તે સન્મુખ થયા એ જ રસ્તે જઈશું ને, જે રસ્તે સન્મુખ આપે કર્યા એ જ રસ્તે જઈશું ને. હા, બીજું સન્મુખતા નહી આવે ને. જે માણસ એમ કે કોઈ દેખાડો મારે તે કરે એમ તરત જ એમ થાય કે આ મારું સ્વરૂપ નહી, મારું સ્વરૂપ નહી. એટલે શું કે પોતે સ્વરૂપ માં બેસીને બોલે છે. ક્યાં બેસીને બોલે છે? બરોબર ને, મારું સ્વરૂપ ને બોલે કે તમે તેવું રિલેટિવ મારું સ્વરૂપ ને બોલે શું કયો? આ તો કે જાગૃતિ ની કે દરેક વખતે સ્વરૂપ માં રહેવાતું નથી. ઘણી વખત જાગૃતિ રહે છે કે આ મારું સ્વરૂપ ન હોય, સહજ રીતે રહે છે જાગૃતિ. અને ઘણી વખત જાગૃતિ રહેતી નથી અને તન્માયકાર થઈ જવાય એ રિલેટિવ વસ્તુ માં. તો એ તન્મા આવું કે મારું મારું સ્વરૂપ એમ કહેવાનો અભ્યાસ કરીએ ને એટલે જાગૃતિ આવી જાય. અભ્યાસ કરવો છે ઘણી વાર એવું લાગે કે હું સ્વરૂપ માં છું એમ. સામે સામે કઈ ના હોય તો એવું લાગે કે હું સ્વરૂપ માં છું. એવું લાગે છે કે હું સ્વરૂપ માં છું. સંયોગ આવે તો જ છે આગુપાસ. સંયોગ આવે સંયોગ ને આપડે કહી દેવું મારું સ્વરૂપ ને. સંયોગ ના હોય ત્યારે સિદ્ધ દશામાં જ હોઈએ આપણે, સ્વરૂપ માં આવીએ. એને પાછું બદલી નાખ્યું સિદ્ધ માં જ. સિદ્ધ દશામાં સંયોગ ના હોય એટલે એ સમજ્યો નથી. મન પણ ના હોય તીકડે, મન તો વિચારતું હોય સંયોગ કેટકતા ચિત્ત ને તમે જોયા કરો તો તમે સ્વરૂપ હતો. બરોબર, ઘટકતા ચિત્ત ને તમે જોયા કરો. જેમ આપડી ગાય હોય આમ દોડે આમ દોડે, તમે જોયા કહો તો તમે સ્વરૂપ માં છો. જીતના સ્વભાવ ઘટક વાળો, પણ અહીં જો તન્મયા થાય એ બગડ્યો. કદાચ થયેલો તન્મયા કા થયેલો અત્યાર સુધી તન્માયાકાર જ હતા. એને તન્માયાકાર કહેવાય, તદાકાર કહેવાય. તદાકાર જે તે તે એના આકાર નો આપી જાય. દાદા ઘણી વખત બે મિનિટ પછી અથવા એક મિનિટ પછી જાગૃતિ આવે, પણ એકાદ મિનિટ તન્માયાકાર રહેવાય અને બીજી જ મિનિટે જાગૃતિ આવે કે આ મારા વિચાર નો હોય, આ વિચારો મારું. વાંધો નઈ, પછી પછી બીજી બીજી બોલીએ તો વાંધો નઈ. ઠીક છીંકાતી ના ખાવી આપડે પછી કેવાય છીંકાયા હતા પછી. જાગૃતિ ઓછી જરા, વાંધો છે તરત કહીએ છે ને પછી તરત આવે છે ખરું, યાદ આવે તરત. ના, મકાનો ખુલ્લા છે, દરવાજા ખુલ્લા છે, આપડે બેઠા છે ને કાય આવી ફીરી આ કેતો તો કે મારું છોડ ના બોલે ના ચાલે, ગાય આવી ફેરી એને વાંકીએ નહીં તો પછી કહી જાય, તો કહી જાય બધા ગુચવાળા ઉભા થાય, શું થાય ગુચવાળા ઉભા થાય વધે વધે. એટલે આપણે શું કહેવાય બેઠા બેઠા, બેન તમે મહિના આપે છો, શું કહેવાય બેન તમે મહિના આપે છો, અગર એ ગાય મારતા તમે મહિના આપે છો તો એ શું સમજી જાય ના સમજે, ત્યારે આપણે શું કરવું પડે, લાકડી બતાવવી પડે, એમની ભાષામાં વાત કરવી પડે, એક લાકડી આવડી લઈ બરાબર એક બે મારીએ ને એટલે સમજી જાય કે અહીં પહેવાન ના પાયા, એ મારતા નથી એની ભાષામાં સમજ સમજાય ગાય બેન તમે જતા જાય એવી હિંસા પડાય, હિંસા કરાય હિંસા ઉભી થાય ઉઠી મેં આવી જાય તું ગુજરાત બધા એટલે આપડે કઈ સ્વરૂપ ન હોય મારું નીતિ આવી જાય, પૂર્ણાહુતિ બરોબર ના થઈ આપડે એટલે એકતારી થાય એટલું પૂર્ણાહુતિ થાય તો પૂરું કર્યું કેવાય, એવું ના થયું બચાર અત્યારે બાકી રહ્યા હોય તો આમ તો બહુ એક ભ્રષ્ટ કહેવાય, યોગ પૂરો ના થયો. બીજા લોકો બધા સાધુ પડીને કાળું કરીને આગળ વધવા માંગે પૂરું ના થાય તો પછી જ્યાંથી અટક્યું ત્યાંથી પછી ફરી યોગ ચાલુ થાય, એને યોગ ભ્રષ્ટ કહેવાય. જેમેશભાઈ પૂછે છે કે યોગ ભ્રષ્ટ કેમ થાય છે, એને જે ભાવ કર્યા હોય એ કેવી રીતે થાય છે, યોગ પૂરો ના કર્યો જેમ નાપાસ થયેલો માણસ હોય ને એને જો યોગ ભ્રષ્ટ રહ્યો આ ફેરે પાસ થશે, જેમ તો ભ્રષ્ટ એટલે યોગ પૂરો ના થયો એટલે ભ્રષ્ટ થયો, પૂરો ના થયો એટલે પાપ ફરી વળે એવું છે, ફરી વળે પાપ ફરી વળે પણ એને યોગ પૂરો કરવો છે તો એ યોગ ભ્રષ્ટ કહેવાય. યોગ ભ્રષ્ટ નો યોગ પૂરો થાય ખરો, એની ઈચ્છા છે જે કોઈ ની ઈચ્છા છે મોક્ષ જવાની, અને ઈચ્છા ક્યારેય ના બોલે કોઈ પણ સંજોગોમાં વિરોધાભાસ ના ઉત્પન્ન થાય તો એ રસ્તો મળી આવે, રસ્તો મળી આવે. વિલ પાવર બધું જોઈએ, ભાઈ નામ શું ભાઈ નું, અમદાવાદમાં અમદાવાદમાંથી છપાવડાવી કે અને તમારે પરવાનગી અમે પરવાનગી અમે અપાવી એનું જાગતા રહેવું જ સારું કે જાગતા રહેવું જ સારું. અમારે જાગતા જ રહે છે. થોડી વાર કઈ વાંક વિચાર, બાકી વાંક ને છેલ્લે જાગૃતિ જ રહે. તમારે ઊંઘ આવે કે પોતે કલાક આવે પ્રગટ થયું છે કોઈ પણ એક જગ્યાએ કોપી દર છે તો ફરી ચપાઈ રહેશે આ લોકો છોડવા નહીં ને હોય તો આપડે એકલા થપાય છે નઈ બધા બધાને પૈસા મળી રહ્યા દમ નથી હોતું તેને છપાય કશું દમ હતો એની દુનિયા ક્યાં હશે કલાક માં રહ્યા રહ્યા ને નહીં રહે કે લોક પછી જાય આવું આટલું બધું દોસ્તું કહેવાનું કારણ શું હશે ન કેવું જોઈએ પણ માણસ એમ કે અમને કેમ ના કીધું કે આવું છે એમ પછી કે તમને પેરેટ કહ્યું કે નહીં બીજા સ્પેશિયાલિસ્ટ ને બતાવે શું થાય શા બાજુ એ બોલાય નહી કેમ ના બોલાય આપડે જુદા છીએ વિચાર પડે સંતો સાધુ ઉદય ઉદય માં પરિપક્વ થાય એટલે ઉદય માં આવે ફળ આપવાનું સન્મુખ થાય અને સન્મુખ થાય એટલે ફળ આપીને ત્યારે રહે કડવું મીઠું જે હોય તે આપણા હિસાબે કડવું ફળ હોય ત્યાં કડવું આપે મીઠું ફળ મીઠું આપે અહીંયાથી શું થાય પેલો માલ નીકળી જાય અહીંયાથી પેલો માલ નીકળી જાય નવો માલ ભરાય બીજે જવાથી પેલો માલ ભરે પછી તમે વાત જ લો વાત જ સુધી વગર ટિકિટે આવ્યા વાત જ સુધી પછી વગર ટિકિટે આવ્યા શું કેવાય એનું નામ જ પાડનાર કોઈ અક્કલ હોય તો પાડે ને પછી બહુ વધી ગયા એટલે ખુદા ભક્ત ના પાડે ખુદા ના ભક્ત ₹5 લાવે કઈ થી દાદા બિચારા તારીખ 23/9/83 મહાત્મા પૂજ્ય કનુભાઈ સાને ત્યાં નારણપુરા અમદાવાદ સવારે પંડિત છે જેમ સાધુ સાધુઓને ભણાવે 23/9/83 સવારે કનુભાઈ સાને ત્યાં અમદાવાદ દુનિયાનું કલ્યાણ થઈ જાય. એક શબ્દ મારી ને જડે ને તો કલ્યાણ થઈ જાય. કોઈ એક શબ્દ જડ્યો નથી હજી લોકો, એક બે શબ્દ જડ્યો હોત ને તો બધું કલ્યાણ થઈ જાય. શબ્દ બહુ જડ્યા, બોલવાના કેવું છે એ વિશે સામાન્ય રીતે એમ કહેવાય છે કે જ્યાં વાણી અને મન ની પહોંચ નથી એવા શુદ્ધ અનુભવ થી સંવેદ્ય એ પરમાત્મા નું સ્વરૂપ છે. તો શુદ્ધ અનુભવ શું હશે એ જાણવું છે. શું કહે છે પંડિતજી? પરમાત્મા નું સ્વરૂપ, પરમાત્મા નું સ્વરૂપ શું છે કે છે એ જાણવું છે. સામાન્ય રીતે તેવું કે છે કે મન અને વાણી થી એનાથી પર છે, એટલે એનું જે શુદ્ધ સ્વરૂપ છે એ અનુભવ. એમને અનુભવ અનુભવ ગમ્યા કેવી રીતે, અનુભવ શું એ જાણવું છે. પરમાત્મા એટલે આત્મા, એટલે કે એનો અનુભવ ગમે શું છે, પરમાત્મા નું સ્વરૂપ એ એને જાણવું છે. અનુભવ ગમે શબ્દ થી ઉતરતો નહીં ને, અનુભવ ગમે એ શબ્દ છે કે કોઈ માણસ કે ભાઈ સાતર ગરી છે, પણ પેલો પછી ગરી એટલે શું એમ પૂછીએ. હું ગરી ઉડી કઈ શકું શબ્દ બોલો, પેલો પછી ગરી એટલે શું એ પૂછે. ત્યાં જવાબ ના થાય એટલે આ ગરી ગરી ઉડી કઈ શકું કે આ ગરી છે, આવું છે, આવું છે, સ્વરૂપ આવું છે. પણ એ શબ્દો ગરી છે તો હજી પણ એને મોડામાં મૂકે, હું તમને મૂકું મોડામાં, તમે કહો ના આવે સમજી ગયો. એના જે કોઈ રૂડી વાત નહીં. ભગવાન નું સ્વરૂપ છે, દીવા જેવું સ્પષ્ટ છે. ક્યાં પ્રાપ્ત થાય કે જેનું પ્રાપ્ત થયું હોય ત્યાં એના સાનિધ્યમાં આવ્યા એટલે પ્રાપ્ત થવા જોઈએ છે. કૃપા પાત્ર થવું જોઈએ, થાય પરમ વિનય થી. પરમ વિનય નો માર્ગ ત્યાં પરમ વિધિ વિનય તો દરેક ધર્મ માં હોય છે, પણ આ મોક્ષ માર્ગ ભગવાન નો વિતરાગ માર્ગ એ પરમ વિનય. એટલે આપને શબ્દ થી વર્ણન કરતા વર્ણન કરવું પછી આખર ગરીબ છે તું બોલી શું તમને શાસ્ત્ર એવું ઓળખાય છે ને ગરીબ છે ગરીબ છે ગરીબ છે. પણ જયારે મોડામાં મૂકે ત્યારે આ સર ભાઈ બંધ છે મને કહે છે મને કશું આવતું નથી, મારા મોડા મૂકિયાલો કે મૂકિયા રીતે કશું આવતું ના હોય નથી કરવું. જે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે કેવળ નિજ સ્વભાવ નું અખંડ વર્તે જ્ઞાન, હવે એ અખંડ વર્તે જ્ઞાન એનું સ્વરૂપ કઈ રીતે હશે એ જાણીએ. એ અખંડ વર્તે જ્ઞાન એનું સ્વરૂપ કઈ રીતે હશે એ જાણવું છે. નિરંતર અખંડ વર્તે આ વાણી કોણ બોલે છે? જો અમે બોલીએ તો અમને જ્ઞાન વર્તતું નથી, અખંડ ખંડિત થાય છે. ખંડિત થાય છે એટલે આ વાણી એ અમે નથી બોલતા. આ ઓરિજિનલ ટેપ પેપર બોલે છે, ઓરિજિનલ ટેપ પેપર એ બોલે છે, એ રસ્તા છે. તમે જોતા હશો હું જ્ઞાતા દર્શા આપણું હોય ને આવો વ્યવહાર છે આપણો. જ્યાં સુધી આ સામાન્ય માણસ ને ખબર ના પડે કે એમ જ લાગે કે આ બોલે છે એટલે ઉપયોગ કેમ રહે કે છે બોલે છે એ ઓરિજિનલ ટેપરેકર આ ટેપરેકર આ ઓરિજિનલ ના કહેવાય આ ઓરિજિનલ છે તે અને દરેક માણસ મારા બોલે છે તે ઓરિજિનલ ટેપરેકર છે પણ એ અહંકાર લઈને એ બોલે નહીં કે હું આ ઓરિજિનલ ટેપરેકર હું બોલ્યો મારી વાણી એટલે અહંકાર મમતા છે ત્યાં જાય બધી પૂછો મને ચાકવું હોય તો કયો પાંચ મોડા મૂકી તો તમારે બધું આવી ગયું સાફ કરે ભગવાન અત્યારે આ તમારી ગયો અમે મૂળ સ્વરૂપ તો મૂળ સ્વરૂપમાં છે એ તો મારે મોડા મૂકવું પડશે પણ વિગત જાણીએ ને તો મૂળ સ્વરૂપ તરફ દ્રષ્ટિ જાય આપણે જયારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડશે ત્યારે કામ આજે દ્રષ્ટિ દ્રશ્યમાં દેવી છે દ્રશ્યમાં દેવી ક્યાં દેવી આપણી દ્રષ્ટિ છે ને દ્રશ્યમાં દેવી અરે જ્ઞાન છે જ્ઞેયમાં દેવી એ જ્ઞાન જયારે જ્ઞાતામાં જશે એમાં દ્રષ્ટિ દ્રષ્ટામાં જશે ત્યારે કામ શું નામ આપનું અંબાલાલ હું અંબાલાલ છું એ ખરી વાત લાગે તમને નામ છે મારું નામ છે એમ કહેતો એટલે તમે નામ બે જુદા જ છો ને મારું નામ એટલે નામી અને નામ બે જુદા ને નામી અને નામ તો બે જુદા એટલે તમે નામી છો અને અંબાલાલ નામ છે એટલે તમે જુદા છો છતાંય તમે શું માનો છો કે ના હું અંબાલાલ હું જ છું એ ફરક રોંગ બિલીફ બેસી શું બેઠું રોંગ બિલીફ બેસી જે તમે છો એ બિલીફ નથી અને નથી તે બિલીફ બેસી કઈ બિલીફ બેસી રોંગ બિલીફ રોંગ બિલીફ અને પછી આ ભાઈ નો ધણી થયો આ છોકરા મામા ભાઈ પાકો છો મારા મામા થયો પાકો તો બધી કેટલી રોંગ બિલીફો બેસી હું જૈન છું કાળો છું ગોળો છું હું ઊંચો છું લાંબો છું ટૂંકો છું કઈ શ્રીમંત છું ગરીબ છું કેટલી રોંગ બિલીફો બેઠી છું એવું કઈ છે નહીં છતાં એને આવી બિલીફ બે ગઈ છે કે હું આવો છું એ વિચાર તો આ જે બિલીફો બેહી ગઈ છે એ વિચાર તો છૂટે તો રાઈટ બિલીફ બેહી જાય રાઈટ બિલીફ એટલે સમય અંદર છે લોકો બહાર ચાલે છે એમનો મિથ્યાદર્શન નહીં મિથ્યાદર્શન કહીએ છીએ આ ના હોય બીજું આ વસ્તુ મિથ્યા નથી ખાય છે મિથ્યાદર્શન ખાય છે પીએ છે હરે છે સિનેમા જોવા જાય તે મિથ્યાદર્શન નથી એની દ્રષ્ટિ વાંકી છે તે વિચારે એની માન્યતા વાંકી છે એની માન્યતા કે હું આ માવો છું કાકો છું હું જૈન છું હું સાધુ છું હું આચાર્ય છું એ બધી મિથ્યા છે ગાઢ મિથ્યા છે તે છું તે હું શું આચાર્ય પદ મળ્યું મળ્યું કચ્છાધી પદ મળ્યું એ બધું થયું થાય આ રૂપિયા મિથ્યા તો ગાઢ થતું જાય છે મૂળ તો મિથ્યા તો હતું કાતે તેનો હવા તે થઈ બોલી કચ્છા દીધું છે જ્યાં સુધી મિથ્યાર્થીઓ થશે નહીં ત્યાં તો ત્યાં સુધી જે પ્રયત્નો છે અને પુરુષાર્થ છે મિથ્યાર્થીઓ ને વધારનારા હોય છે મિથ્યાર્થો ને વધારનારા હોય છે એ સમજાય એવી વાત છે આપને સમજાય પોતે માનેલો અને પોતાનું કહ્યું માતા આજ બરોબર છે એ જ સાચું છે એમ માની જે કરવામાં આવે છે અને કેટલાક ના તો અઘાર થઈ જાય છે, કારણ પોતાની સમજણ ચાલી રહી, બીજા કોઈ સમજણ શાસ્ત્ર માંથી પોતે સમજણ પડે છે તે પ્રમાણે પોતે ગ્રહણ કરે છે. એ સમ્યક દ્રષ્ટિ પુરુષ ના મારફત ગ્રહણ કરવાનું છે, એમની દ્રષ્ટિથી જોવાનું છે. આપણે આપણી દ્રષ્ટિ જોઈએ ત્યારે બહાર આવે. એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ શરીર થી બધાથી આત્મા સદન નિરાળો છે, જુદો જ છે. આ શરીર માં રહેવા છતાં જુદો જ છે. શું કાર્ય હશે નહીં, તો પછી આ કાર્ય કોણ કરશે? બધું કાર્ય પૂતગલ કરે છે, પદાર્થ થયા કરે છે, કાર્ય પૂતગલો કરે છે. વાત રાખી છે, પણ એ સમજવું અઘરું છે ને. વાત રાખી છે તમને કર્મ બંધાતો છે બોલાવે? તમને તમારું પંડિત એટલે તમને ના બંધાય, તમને સાધુ ને પણ બોલાવો. કર્મ બંધાય તમારે કર્મ બંધાવવા એવું એવું રહેવું છે? કર્મ બંધ કરવા છે? બંધાતો કર્મ બંધાતા બંધ થવા જોઈએ, એટલે એ બંધ થયા એટલે પછી જે રહ્યા છે એ ભોગવી લઈશું. બંધ કરીએ પણ એ કરતા બે હતા જ રહે છે. એ કરતા બે હતા કારણ કે સીધું મોક્ષ નહીં જવા, એટલે એક અવતારી પદ બાકી હશે. અમે તેવું માનીએ છીએ કે આત્મા બંધાતો નથી, ઉપયોગ બંધાય છે. ઉપયોગ બંધાય પણ તે એક બે અવતાર નો બંધાય, એટલો જ જોઈએ વધારે જોઈએ જતા હતા. અમારે તો આજે જોઈએ, આજે ઉપયોગ છૂટો, એટલે ઉપયોગ બંધાયો છે, છૂટો થાય તો પછી મોક્ષ જ છે ને.